એની પરીક્ષા માટે તો ભગવાને આજ્ઞા ક્યાં કરી નથી. આવી રીતે એ આજ્ઞાના સ્વરૂપને થોડો વિચારવાનો છે. અને એમાં ભાવ્યમ ભિન્નંતુ દૈહિકાત, ભગવાન યદિ ભક્તના સુખાર્થે કોઈ આજ્ઞા કરી રહ્યા છે, જેમાં પ્રભુના સુખનો વિચાર ગૌણ છે, ભક્તના સુખનો વિચાર મુખ્ય છે, તો સેવકે એ વિચારવાનું છે કે પ્રભુ તો કૃપાલુ છે અને કૃપાલુતાનો ગેરલાભ હું મારા અંગત સ્વાર્થ માટે કેવી રીતે લઈ શકું. એટલે એ આજ્ઞા મારી દૃઢતાની પરીક્ષા માટે છે. એ આજ્ઞાનું પાલન ન કરીને જે ભગવત સુખાર્થે આજ્ઞા છે એનું પાલન કરવું જોઈએ. અને એમાં અવધૂતદાસ અને રામદાસજીનો પ્રસંગ આવે છે કે ભોગ આરોગતી વખતે આંખ મીચીને પંખો કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ કરી. ઠાકુરજીએ પ્રસન્ન થઈને એમને કહ્યું કે તું મારા દર્શન કર, હું અરોગો છું એ, પરંતુ એમણે આંખ નહીં ખોલી. તો ભગવત સુખાર્થે માર્ગની જે પરિપાટી છે તે, અને ભોગ વખતે જે પ્રભુના અંતરંગ લીલા સૃષ્ટિના ભક્તો પધારે છે એમને સંકોચ ન થાય, આવા વિચારથી એમણે આંખ નથી ખોલી, તો પ્રભુ પણ પ્રસન્ન થયા અને આજ્ઞાના ઉલ્લંઘનનો દોષ નથી લાગ્યો. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે લોક વચ્ચે સ્થિતિર્મે સ્યાત કેમ સ્યાદ ઇતિ વિચારે, થોડો પરોપકાર ઓછો થશે, થોડી સુબોધનીની પંક્તિઓ ઓછી લખાશે, કોઈક લોકો એને નહીં સમજી શકે એટલું જ તો, પણ એ પરોપકારની ભાવના હવે છોડીને ભગવદ્ આજ્ઞાનું પાલન કરવાનો પ્રસંગ આવી ગયો છે. એટલે હવે મારે ભગવદ્ આજ્ઞાને જ અનુસરવાની છે. જો હું લોકોપકાર છે એના પાછળ પડીશ તો મારે એ વિચારવાનું છે કે લોક વચ્ચે સ્થિતિર્મે સ્યાત કેમ સ્યાદ ઇતિ વિચારે. આવા લૌકિક એટલે શરીરના સામાજિક શાસ્ત્રીય કર્મો ધર્મો છે એને સ્વધર્મ જાણી અને લોકમાં અને વેદની અંદર આસક્ત થયેલા અસંખ્ય જીવાત્માઓ ભૂતલ ઉપર પડ્યા છે જે ભગવાનથી બહિર્મુખ છે. કેમ કે ભગવદ્ ધર્મને સ્વધર્મ નથી જાણતા, લોકધર્મને વેદ ધર્મ છે એને પરોપકાર આદિ ધર્મને પોતાનો સ્વધર્મ જાણી અને એમાં વળગીને રહી રહ્યા છે. એ કારણે એ બહિર્મુખ પણ છે. કેમ કે જેને સ્વધર્મ જાણે છે એને એ પકડી રહ્યા છે, તે સિવાય ભગવદ્ ધર્મને એ પરધર્મ જાણી રહ્યા છે. આજ તો સૌથી મોટો ભેદ છે પ્રવાહી જીવ, મર્યાદા જીવ અને પુષ્ટિજીવની અંદર. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે, લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યાત્તેશુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ. પુષ્ટિજીવની અંદર વૈષ્ણવતા એટલે ભગવદ્ ભક્તિરૂપ છે એની સ્વધર્મરૂપતા છે, અને પુષ્ટિજીવ એને સ્વધર્મરૂપથી પાલન કરે છે. લૌકિક અને શાસ્ત્રીય ધર્મનું પાલન એ કેવલ કરવા ખાતર કરે છે, એમાં એનું પોતાના અંદર એનું સ્વધર્મ તરીકે એનો બોધ નથી હોતો. એ અર્થમાં કાપટ્યથી એ પાલન કરી રહ્યો છે. મર્યાદા જીવ છે એ વૈદિક ધર્મ છે એને સ્વધર્મવત પાલે છે, અને ભગવદ્ ધર્મ અને લૌક ધર્મ છે એના અંદર એ તટસ્થ રહે છે. પ્રવાહી જીવમાં એ રીતે છે, લૌકિક ધર્મ છે એના અંદર એમની સ્વધર્મતાની બુદ્ધિ છે અને વૈદિક અને ભગવદ્ ધર્મની અંદર તટસ્થ છે. મારે એ નક્કી કરવાનું છે કે મારો સ્વ કયો છે, પુષ્ટિનો છે, મર્યાદાનો છે કે પ્રવાહનો છે. જો મારો સ્વ પુષ્ટિનો છે તો ભગવદ્ આજ્ઞાનું પાલન ભગવદ્ સુખાર્થે કરવું એ જ મારો સ્વધર્મ છે. એટલે હવે યદિ વધારે લોકોપકાર ન થઈ શકે, વધુ જીવોનો ઉદ્ધાર ન થઈ શકે, તો એનો અફસોસ છોડીને ભગવદ્ સેવાની અંદર ભગવદ્ આજ્ઞાના પાલનમાં તત્પર થઈ જવું જોઈએ, આત્માર્થે પૃથ્વીમ તેજેત એ ન્યાયથી. એટલે લૌકની જેમ મારી પાછી સ્થિતિ ન થઈ જાય બહિર્મુખ, અને હું આટલા સૌભાગ્યને પ્રાપ્ત થયા પછી પણ પ્રભુથી એકદમ વિખૂટો પાછો ન પડી જાઉં એવું વિચાર કરી, અને પુષ્ટિજીવો તમે પણ ભગવદ્ સેવાની અંદર તત્પર થઈ જાઓ એવો આશય શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. ગોકુલનાથજી કહે છે કે યદ્યપિ ફલવિલંબા ભાવ એવ વિચારણીય તથાપિ બલાત્કારેણ શરીર ત્યાગસ્ય સ્વતો અશક્યત્વાત કથમ સંભવતી તે સંદેહ નિવારણ પ્રકારમ આહુ. ભગવાનની આજ્ઞા ભૂતલને છોડીને ભગવત લોકમાં જવાની છે. શ્રી મહાપ્રભુજી એક શરીરના સાથે એક મનુષ્ય દેહથી પ્રકટ થયા છે. હવે ભગવદ્ આજ્ઞાનું પાલન કેવી રીતે શક્ય બને, જ્યાં સુધી શરીર છૂટે નહીં ત્યાં સુધી તો ભગવત લોકમાં કેવી રીતે પ્રવેશ થશે. અને શરીર છોડવું એ યદિ કોઈ પોતાના સંકલ્પથી યદિ સ્વયં શરીરને છોડી રહ્યો છે તો એ તો આત્મઘાત છે, એનો અપરાધ પડે છે શાસ્ત્ર અનુસાર. તો આ તો મારાથી સ્વયં શક્ય બને એવું કાર્ય નથી. એટલે આ ભગવદ આજ્ઞા એવી છે કે એનું પાલન હું કરી ન શકું એવી સ્થિતિ છે. જો સ્વયં કરવા જાઉં તો આત્મઘાતનો દોષ લાગે છે, પાલન નથી કરતો તો ભગવદ્ આજ્ઞાના પાલનનો દોષ લાગે છે, એવી અશક્ય સ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે. આ સ્થિતિમાં મારે શું કરવું? એટલે એનું સમાધાન આપી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. અશક્ય હરિ રેવાસ્તિ મોહમ માગાહ કથંચન. આ આપણો મોહ છે. મોહનો અર્થ એ છે કે જ્યારે આપણી બુદ્ધિને કોઈ ગતાગમ પડતી બંધ થઈ જાય, કિંગ કર્તવ્ય વિમૂઢતા જે આવે કે શું કરવું શું ન કરવું એ વિષયમાં આપણો બુદ્ધિ વિચારવાનું બંધ કરી દે, એ જે અવસ્થા છે મોહની અવસ્થા છે. ન તો એ પૂર્ણ અજ્ઞાનની અવસ્થા છે, ન એ પૂર્ણ જ્ઞાનની અવસ્થા છે. જ્ઞાન અજ્ઞાન ભ્રાંતિ અને નિશ્ચયના વચ્ચેનો કોઈ કંઈક અવસ્થા જેને મોહ કહેવામાં આવે છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આ અશક્ય પરિસ્થિતિ આવી રહી છે એને એ તમે તમારી દૃષ્ટિથી વિચારી રહ્યા છો કે આ અશક્ય છે, કેમકે તમે મુગ્ધ છો, તમારું ચિત્ત અત્યારે મુગ્ધ અવસ્થામાં છે, મોહગ્રસ્ત છો, એટલે તમે નિર્ણય ઉપર પહોંચી નથી શકી રહ્યા. પરંતુ પ્રભુનો આશ્રય તમે પકડો, ભગવાન બધો રસ્તો કાઢશે. અશક્ય હરિ રેવાસ્તિ મોહમ માગા કથંચન. કોઈ પણ પ્રકારના મોહનો પરિત્યાગ કરીને હવે ભગવદ આજ્ઞાનું કોઈ પણ રીતે બાય હુક ઓર ક્રૂક કેવી રીતે પાલન શક્ય બને છે એ જ માત્ર વિચારવાનું છે. એ વિચાર હવે છોડી દો કે આ વસ્તુ અશક્ય છે. આજ્ઞા થઈ છે તો એ શક્ય સ્વયં બની જશે, આજ્ઞા પોતાનો રસ્તો પોતે કાઢી લેશે. એટલે પુષ્ટિજીવો પણ ક્યારેક મુગ્ધ અવસ્થામાં પહોંચી જાય અને ભગવત સેવામાં પ્રવૃત્ત થવું કે ન થવું, થવાય કે ન થવાય, આમ કરીએ અત્યારે થઈએ કે પછી થઈએ, આચાર દૃઢ થાય તે પછી કરીએ, બધું ભણી લઈએ પછી કરીએ, કે જ્યારે બધા છોકરા છૈયા પરણી જાય તે પછી કરીએ, એકલા થઈ રિટાયર થાય ત્યારે કરીએ, આવી જાતના કોઈ પણ મોહથી જો કોઈ પુષ્ટિજીવ ગ્રસિત હોય તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આ બધા મુગ્ધ અવસ્થાના વિચારો છે. એ વિચારોને છોડીને ભગવદ આજ્ઞાના પાલનમાં જો તત્પર થશો તો આજ્ઞા સ્વયં બધા રસ્તાઓ ખુલ્લા કરી દેશે, એમાં હવે કોઈ વિચાર કરવાને અવકાશ નથી. એટલે જો તમારો હસ્તમિલાપ થઈ ગયો, સાત ફેરા ફરી ગયા, હવે એ વિચારને અવકાશ નથી કે સાસરે જવાનું કે ન જવાનું, હવે મુહૂર્ત નથી કઢાવવાનું. મુહૂર્ત પહેલે વિચારવાના હતા, પણ ફેરા ફરી ગયા પછી હવે કોઈ મુહૂર્ત કઢાવવા માટે જાય કે હવે કે દિવસે આપણે જઈશું સાસરે, તો ત્યાં જ રહી જશો, તો તમારું પિયર જ છે એ તમારું ઘર બની જશે, પછી સાસરું કદી તમારું ઘર નહીં બની શકે. એવી રીતે આ મોહની સ્થિતિને છોડીને શ્રી મહાપ્રભુજી ભગવદ આજ્ઞાના પાલનમાં તત્પર થવાનું કહી રહ્યા છે. અને આપણે જાણીએ છીએ કે સ્વયં શ્રી મહાપ્રભુજીએ પણ એ રસ્તો સ્વતઃ પ્રભુની કૃપાથી એ પ્રાપ્ત થઈ ગયો. શ્રી મહાપ્રભુજીએ પરમહંસ સંન્યાસ ગ્રહણ કર્યો અને ધર્મશાસ્ત્રની અંદર એ જાતના સંન્યાસ દ્વારા આ દેહના ત્યાગ કરવાની વ્યવસ્થા છે. એટલે શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં પણ આ વિષયની સ્પષ્ટતા કરી અને રાણા વ્યાસને ચતુશ્લોકીનો જ્યારે ઉપદેશ કર્યો ત્યારે પણ આ વાત કરી, જ્યારે પોતે આત્મહત્યા કરવા બેઠા હતા ત્યારે રાણા વ્યાસના ચિત્તને કોઈ જગાડવા માટે શ્રી મહાપ્રભુજીના શિષ્યે પ્રશ્ન કર્યો કે ગંગામાં કોઈ વ્યક્તિ હતાશ થઈને દેહ છોડે તો એની શું ગતિ થાય. ત્યારે શ્રી મહાપ્રભુજી કહ્યું કે જો હતાશ થઈને નિરાશ થઈને એ રીતે જો દેહ છોડે તો એને સર્પયોની પ્રાપ્ત થાય અને આત્મહત્યાનું પાપ લાગે, પરંતુ એ રીતે ન હોય, વિરક્ત થઈને શાસ્ત્રમાં એની જે પદ્ધતિ બતાવી છે તે અનુસાર જો દેહ ત્યાગ કરવામાં આવે તો એની મુક્તિ થાય છે. એ રીતે શ્રી મહાપ્રભુજીએ પણ પરમહંસ સંન્યાસ ગ્રહણ કર્યો અને અન્નજલનો ત્યાગ કરીને ભૌતિક દેહનો ત્યાગ કરી શ્રી મહાપ્રભુજી. યદ્યપિ આ વસ્તુ છે એ પ્રભુ મહાપ્રભુજીએ કેવલ એક શાસ્ત્રીય મર્યાદાનો આદર કરવા માટે કરી છે. શ્રી મહાપ્રભુજી માટે કોઈ જરૂરી નથી કે આ માર્ગને અપનાવે, પણ શ્રી મહાપ્રભુજીએ એ જે શાસ્ત્ર મર્યાદાને પકડી છે, કોઈ પણ પ્રણાલીનો ભંગ ન થાય એટલે શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને સંન્યાસ એ આશ્રમના ક્રમને પકડી અને પોતાનું જીવન વિતાવ્યું છે. એમાં યદી કોઈ એવું આપવાદિક આચરણ આપ પ્રકટ કરે જે યદ્યપિ ભગવદ્ આજ્ઞાથી અલૌકિક પ્રણાલીથી થયું હોય પરંતુ લોકાપવાદ કે ચર્ચાનો વિષય બની જાય, એ ન થાય એટલા માટે શ્રી મહાપ્રભુજીએ આ પદ્ધતિથી પોતાનો દેહ ત્યાગ કર્યો. શ્રી ગિરધરજી, શ્રી ગોસાઈજી, શ્રી ગોપીનાથજી વગેરેના વિષયમાં આવે છે કે એમનો જે દેહાવસાનનો જે પ્રકાર હતો એ કોઈક વિશિષ્ટ હતો. એ શ્રી ગોપીનાથજી જગન્નાથરાયજીના મુખારવિંદમાં વિલીન થયા. શ્રી ગોસાઈજી વગેરે છે એ કંદરામાં વિલીન થઈ ગયા હતા શ્રી ગિરિરાજજીની. તો આ એક વિશિષ્ટ પ્રણાલી પણ છે જે અલૌકિક છે. જેમાં પ્રાકૃત દેખાતો દેહ છે એનાથી જ એ ભગવત લોકની એમને પ્રાપ્તિ થઈ હોય, પરંતુ શ્રી મહાપ્રભુજીએ એ ઓર્ડરને પસંદ નથી કર્યો અને ભગવદ્ આજ્ઞાનું પાલન કરવું છે તો શાસ્ત્ર એ પણ ભગવદ્ આજ્ઞા છે, તો જેટલી જેટલી ભગવદ્ આજ્ઞાનું પાલન શક્ય હોય કોઈનો બાધ કર્યા વગર તો એ બેટર ઓપ્શન છે. એટલે શ્રી મહાપ્રભુજીએ બંને આજ્ઞા ન ભીજાય, લોકાપવાદ ન થાય, શાસ્ત્રીય પ્રણાલીનો ભંગ પણ ન થાય એવો રસ્તો પકડ્યો. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે જો ભગવદ્ આજ્ઞા થઈ હોય તો અશક્ય જેવું કાંઈ રહી નથી જતું. એવી અનેક ભગવદ્ આજ્ઞાઓ ભગવત ચરિત્રની અંદર થયેલી છે કે જેની અંદર અનુસરણ કરનાર છે એનું અક્કલ કામ નથી કરતું કે આ શક્ય બનશે કે નહીં. જેમ જ્યારે દુર્વાસા પોતાના કેટલા હજાર શિષ્યો, 10,000 શિષ્યો સાથે વનવાસમાં પાંડવો હતા ત્યારે ભોજનનું નિમંત્રણ એ આપીને ગયા અને તે વખતે ભગવાનને દ્રૌપદીજીએ યાદ કર્યા, આકસ્મિક જ પધાર્યા છે ભગવાન ભક્તના કષ્ટને દૂર કરવા, ત્યારે ભગવાને કહ્યું કે મને ભૂખ લાગી છે, ખાવાનું આપ. યદ્યપિ પાંડવોનું ભોજન સમાપ્ત થઈ ગયું હતું, દ્રૌપદીજીએ પણ ભોજન કરી લીધું હતું. જે પાત્ર એમને પ્રાપ્ત હતું એની એ મર્યાદા હતી કે દ્રૌપદી ભોજન કરે તે પછી એ પાત્ર કોઈ અન્ન ન આપે, પરંતુ ભગવાને કહ્યું છે કે આ કષ્ટ નિવારણ થવું જ છે અને એ જે ત્યાં પાત્રની મર્યાદા છે એનાથી જ. ત્યારે ભગવાને પણ એ પાત્ર લીધું અને દ્રૌપદીજીથી માંજવામાં એક પત્તો ત્યાં શાકનો રહી ગયો હતો અને ભગવાને એ ભાવનાથી એ પત્તું ખાધું, આરોગ્યા કે આ આખું વિશ્વ મારામાં છે અને આ ભોજન છે એનાથી હું મારા ઉદરને હું સંતૃપ્ત કરીશ. એ ભાવનાની સાથે પત્તું ભગવાન આરોગ્યા, એની સાથે જેટલા પણ ભૂતલના જનો છે બધાને ઓળકાર આવવા લાગ્યા, કેમ કે ભગવાનના ભૂખની સંતુષ્ટિ થઈ એની સાથે આખા વિશ્વ સંતુષ્ટ થઈ ગયું. આમાં આ એક પુસ્તક પ્રકાશન થયું છે એમાં પંચમ પીઠાધીશ્વર શ્રી ગિરધરલાલજીના બહુ સુંદર વચનામૃત છે અને એમાં પણ આ ભાવના બતાવી છે. તમને વાંચી સંભળાવું તો આ પ્રસંગ ઉપર બહુ આનંદ આવે એવો છે. ઘટન એમણે પોતાના સેવના ને ભોગ જે ધરવાની પ્રણાલી છે એમાં એટલી સુંદર વાત કરી છે. અત્યારે જે અમુક પ્રણાલી ચાલે છે એમાં જે ગરબડ ગોટાળા છે એના સંદર્ભમાં એમનો એ સંકેત છે. અને પરમ પૂજ્ય વિલ્લભલાલજી વિક્કી બાવાએ આ પ્રકાશન કર્યા છે વચનામૃતો, તમે જોજો. જુઓ શ્રીનાથજીના સંબંધમાં કહ્યું છે, આજે તો શ્રીનાથજી નાથ દ્વારા ચંદબાવા કામવન અને અન્ય ઠાકોરજીના દર્શન કરતાં જ પોતાના માથે બિરાજતા ઠાકોરજી ભૂલાઈ જાય છે. પોતાના માથે બિરાજતા સેવી સ્વરૂપના માનો નામ ઉલ્લેખ કરીને કહ્યું છે. પુષ્ટિમાર્ગમાં તો શ્રીજીનો અર્થ જ પોતાના માથે બિરાજતા ઠાકોરજી થાય છે. લક્ષ્મણ બાલાજીમાં પણ તિરુપતિ શબ્દનો અર્થ થાય છે, તેમાં તિરુનો અર્થ શ્રી અને પતિનો અર્થ નાથ, એટલે તિરુપતિનો અર્થ થાય શ્રીનાથ. અર્થાત પોતાના ઘરમાં બિરાજતા ઠાકોરજીમાં જ પોતાના સર્વસ્વ હોવાનું દર્શન થવું જોઈએ. એમને આરોગાવ્યું મતલબ સમસ્ત જગતે પ્રસાદ લેવડાવી દીધો એવો ભાવ સિદ્ધ થવો જોઈએ. અહીં તો એનાથી ઉલટી ગંગા વહી રહી છે. પોતાના સેવે ઠાકોરજીમાં બધાના દર્શન થવાને ઠેકાણે હવે તો બધામાં, અરે ત્યાં સુધી કે જીવ માત્રમાં આપણે ઠાકોરજીના દર્શન કરવાનો વિચાર કરી રહ્યા છે અને પાછી બુદ્ધિની ચતુરાઈ વાપરી રહ્યા છીએ કે બધા ઠાકોરજીનો અંશ તો છે ને, તેથી ઘરમાં પ્રભુની સેવા કરીએ કે અન્યની સેવા કરીએ વાત એક જ છે. તેથી અન્યની સેવામાંથી સંતોષ લેવાનું શરૂ કર્યું, આનાથી શરીર, પૈસા, કીર્તિ બધાની રક્ષા થાય અને ઉપરથી ભગવદી ઓર કહેવાઈએ. આ કેટલા સુંદર વચનામૃત છે. તો ભગવાને પણ દ્રૌપદીજી પાસેથી એ પાત્રમાંથી લીધું અને એવી ભાવના કરી કે આખું વિશ્વ તૃપ્ત થાય, તો ભગવાને ભોજન કર્યું તો બધાનું ભોજન થઈ ગયું. એવી રીતે રસ્તો ભગવાનની આજ્ઞા જે થાય અને એનું અમલ કરવામાં તત્પરતા જો બતાવવામાં આવે તો આપોઆપ નીકળી આવે છે રસ્તો. એ રસ્તાને બનાવવો નથી પડતો, એના માટે કોઈ અલગ પરિશ્રમ નથી કરવો પડતો. અશક્ય હરિ રેવાસ્તિ, હરિ શબ્દનો પ્રયોગ બહુ સૂચક છે. દુઃખ હરતા છે હરિનો શબ્દનો અર્થ, એટલે ભગવાન બધા કષ્ટનું હરણ કરનારા છે. એટલે હવે મોહ છોડી દો, રસ્તો બનાવવાનું કામ ભગવાન પોતે કરશે. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ ચિત્તમ પ્રતિ યદા કર્ણ્ય ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત. ગ્રંથનો ઉપસંહાર કરતાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણદાસ એવા વલ્લભ મારા આ હિતકારી વચનો છે એને તમે સાંભળો, જે સાંભળશો તો તમારી બધી ચિંતાઓ છે એ દૂર થઈ જશે. શ્રી મહાપ્રભુજી અહીંયા ફરીથી ડાયરેક્ટ સ્પીચમાં કહ્યું છે કે અરે તમે ભક્તો આ મારા વચનો સાંભળીને તમે નિશ્ચિંત થઈ જાઓ. નિશ્ચિંત થઈ જાઓ એટલે કોઈ પણ જાતનો અપરાધ બોધ નહીં રાખો, કોઈ પણ જાતનો પ્રમાદ નહીં રાખો. ફલમાં વિલંબ પ્રભુ કરશે, પ્રભુ આપણને ઉત્તમ સ્થાન અપાવશે કે નહીં આપે, ભગવાન અપમાન કર્યા પછી ફરીથી આપણો અંગીકાર કરશે કે નહીં કરે, આ બધી જાતની ચિંતાને છોડીને, દરેક જાતની આળસને છોડીને યદિ બહિર્મુખ રહીશું તો ક્યાંક પ્રભુ હંમેશ માટે આપણો ત્યાગ ન કરી દે. એ ભયને પણ સાથે રાખી રાખીને પ્રભુનો શરણ વિચારો, મોહને છોડીને ભગવત સેવાની અંદર તત્પર થાઓ તો પ્રભુની પ્રસન્નતા થશે અને જીવનની કૃતાર્થતા થશે. આ રીતે અંતઃકરણ પ્રબોધ ગ્રંથ આપણે અહીંયા શ્રી મહાપ્રભુજીની કૃપાથી સંપન્ન કરી શક્યા. આ માત્ર